શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 46 ષષ્ઠી દેવીનું ધ્યાન પૂજન અને સ્તોત્ર તથા મહિમાનું વિસ્તારથી વર્ણન. નારદજીએ કહ્યું, પ્રભો, ભગવતી ષષ્ઠી મંગલ ચંડિકા તથા માનસા દેવી આ દેવીઓને મૂળ પ્રકૃતિની કળા માનવામાં આવે છે. હવે હું એમના પ્રાગટ્યનો પ્રસંગ તત્વ સાથે સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે, મુને, મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થયા હોય તે ષષ્ઠી દેવી કહેવાય છે. બાળકોના એ અધિષ્ઠાત્રી દેવી છે, તેમને વિષ્ણુ માયા અને બાલદા પણ કહે છે. માતૃકાઓમાં તેઓ દેવસેના નામથી પ્રસિદ્ધ છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા આ સાધ્વી દેવીને કાર્તિક સ્વામીના પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. કાર્તિક સ્વામી પોતાના પ્રાણથી પણ એમને વધારે પ્રેમ કરે છે. બાળકોને દીર્ઘાયુ કરવા તથા તેમનું ભરણ પોષણ અને રક્ષણ કરવું એ તેમનો સ્વાભાવિક ગુણ છે. આ સિદ્ધ યોગીની દેવી પોતાના યોગ પ્રભાવથી બાળકો પાસે હંમેશા બિરાજે છે. બ્રહ્મન, એમની પૂજાવિધિ સાથે આ એક શ્રેષ્ઠ ઇતિહાસ પણ સાંભળો. પુત્ર પ્રદાન કરાવનારા પરમ સુખદાયી ઉપાખ્યાન ધર્મદેવના મુખેથી મેં સાંભળ્યું છે. પ્રિયવ્રત નામના એક રાજા હતા. તેમના પિતાનું નામ સ્વયંભૂ મનુ હતું. પ્રિયવ્રત યોગી હોવાથી લગ્ન કરવા ઈચ્છતા ન હતા. તપસ્યામાં તેમની વિશેષ રુચિ હતી, પરંતુ બ્રહ્માજીની આજ્ઞા તથા પિતા તરફથી થયેલા સત્ય પ્રયત્નના પ્રભાવથી તેમણે લગ્ન કર્યું. મુને, લગ્ન પછી દીર્ઘકાળ સુધી તેમને ત્યાં સંતાન ન થયું. ત્યારે કશ્યપ મુનિએ તેમની પાસે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. રાજાના પત્નીનું નામ માલિની હતું. મુનિએ તેમને ચરુ એટલે ખીર આપ્યો. ખીર ભક્ષણ કર્યા પછી માલિની રાણી ગર્ભવતી થયા અને યથા સમયે સોના જેવી કાંતિવાળા એક પુત્રને તેમણે જન્મ આપ્યો. પરંતુ તે પુત્રના બધા અંગો મૃતપ્રાય હતા. તેની આંખો પણ ઉલટી થઈ ગઈ હતી. તેને જોઈને પરિવારની બધી સ્ત્રીઓ રડવા લાગી. પુત્રની આ હાલત જોઈને માતાને મૂર્છા આવી ગઈ. હે મુનિ, પ્રિયવ્રતે મૃત બાળકને લઈને સ્મશાનમાં ગયા. ત્યાં એકાંતમાં પુત્રને છાતીએ લગાડી આંખોમાંથી અશ્રુધારા વરસાવવા લાગ્યા. દરમિયાન ત્યાં એક દિવ્ય વિમાન દેખાયું. શુદ્ધ સ્ફટિક મણિ જેવું પ્રકાશિત તે વિમાન અમૂલ્ય રત્નોથી બનેલું હતું. તેજથી ચળકતું એ વિમાન રેશમી વસ્ત્રોથી શોભી રહ્યું હતું. અનેક પ્રકારના ચિત્રોથી અને પુષ્પમાળાઓથી તે શણગારેલું હતું. તેમાં બેઠેલા અને મનને મુગ્ધ કરનારા એક પરમ સુંદરીને રાજાએ જોયા. શ્વેત ચંપાના ફૂલ જેવો ઉજ્જવળ તેમનો વર્ણ હતો. તરુણ વયના તે દેવીના મુખ પર હાસ્ય હતું. તેમણે રત્નમય આભૂષણો પહેર્યા હતા. યોગ શાસ્ત્રમાં પારંગત તે દેવી ભક્તો પર અનુગ્રહ કરવા આતુર હતા. તે કૃપાની મૂર્તિ જેવા લાગતા હતા. તેમને જોઈને રાજાએ બાળકને જમીન પર મૂકી દીધું અને ખૂબ આદરપૂર્વક તેમની પૂજા અને સ્તુતિ કરી. નારદ, તે સ્કંદ પ્રિયા ષષ્ઠી પોતાના તેજથી દેદીપ્યમાન હતા. તેમનું શાંત વિગ્રહ ગ્રીષ્મકાળના સૂર્ય જેવું પ્રકાશિત હતું. તેમને પ્રસન્ન જોઈને રાજાએ પૂછ્યું. રાજા પ્રિયવ્રતે પૂછ્યું, હે સુંદરી, કાંતે, સુવ્રતે, વરારોહે, તમે કોણ છો? તમારા પતિ કોણ છે અને તમે કોની કન્યા છો? તમે સ્ત્રીઓમાં આદરણીય અને આદરપાત્ર છો. નારદ, જગતને મંગળ આપનારા તથા દેવતાઓને રણભૂમિમાં સહાયતા કરનારા તે ભગવતી દેવસેના હતા. પૂર્વકાળમાં દેવતાઓ દૈત્યોથી હારી ગયા હતા. ત્યારે આ દેવીએ સ્વયં સેના બનીને દેવતાઓના પક્ષમાં અસુરો સામે યુદ્ધ કર્યું હતું. એમની કૃપાથી દેવતાઓ વિજયી બન્યા, તેથી તેમનું નામ દેવસેના થયું. મહારાજ પ્રિયવ્રતની વાત સાંભળીને દેવી તેમને કહેવા લાગ્યા. ભગવતી દેવીએ કહ્યું, રાજન, હું બ્રહ્માજીની માનસ પુત્રી છું. હું જગત પર શાસન કરનારી છું, મારું નામ દેવસેના છે. વિધાતાએ મને ઉત્પન્ન કરીને કાર્તિક સ્વામીને સોંપી છે. હું બધી માતૃકાઓમાં પ્રસિદ્ધ છું. સ્કંદની પતિવ્રતા પત્ની બનવાનું ગૌરવ મને પ્રાપ્ત છે. ભગવતી મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થઈ હોવાથી આ જગતમાં હું ષષ્ઠી નામથી પ્રસિદ્ધ છું. મારી કૃપાથી પુત્રહીન વ્યક્તિને સુયોગ્ય પુત્ર, પત્નીહીનને પત્ની, દરિદ્રને ધન તથા કર્મશીલ મનુષ્યને કર્મોના ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. રાજન, સુખ દુઃખ ભય શોક હર્ષ મંગળ સંપત્તિ અને વિપત્તિ આ બધું કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. પોતાના જ કર્મના પ્રભાવથી પુરુષ અનેક પુત્રોનો પિતા બને છે અને કેટલાક લોકો પુત્રહીન પણ હોય છે. કોઈને ત્યાં મૃત પુત્ર જન્મે છે તો કોઈને ત્યાં દીર્ઘજીવી. આ બધું કર્મનું જ ફળ છે. ગુણવાન અંગહીન અનેક પત્નીઓનો પતિ, ભાર્યાહીન રૂપવાન રોગી અને ધર્મી થવામાં મુખ્ય કારણ મનુષ્યના પોતાના કર્મફળ જ છે. કર્મ પ્રમાણે જ વ્યાધિ આવે છે અને પુરુષ તંદુરસ્ત પણ થાય છે. તેથી હે રાજન, કર્મ સૌથી બળવાન છે. શ્રુતિમાં આ વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હે મુનિ, આ પ્રમાણે કહીને દેવી ષષ્ઠીએ તે બાળકને ઉપાડી લીધું અને પોતાના દિવ્ય શક્તિના પ્રભાવથી તેને સહજમાં જીવિત કરી દીધું. હવે રાજાએ જોયું તો સોના જેવી કાંતિવાળો તે બાળક હસી રહ્યો હતો. હજુ મહારાજ પ્રિયવ્રત તે બાળક તરફ જોઈ જ રહ્યા હતા ત્યારે દેવી દેવસેના તેમની અનુમતિ લઈને જવા તૈયાર થયા. બ્રહ્મન, તે સમયે દેવીએ રાજાને કર્મના નિર્માણમાં વેદોએ કહેલું વચન કહ્યું. દેવીએ કહ્યું, તમે સ્વયંભૂ મનુના પુત્ર છો. તમારું શાસન ત્રણેય લોકમાં છે. તમે સર્વત્ર મારી પૂજા કરાવો અને તમે સ્વયં પણ કરો ત્યારે હું તમને કમળ જેવા મુખવાળો પુત્ર આપીશ. તે પુત્રનું નામ સુવ્રત હશે. તેનામાં સર્વગુણ અને વિવેક શક્તિ પૂર્ણપણે હશે. તે ભગવાન નારાયણનો કલા અવતાર તથા મહાયોગી થશે. તેની પૂર્વ જન્મની સ્મૃતિ રહેશે. ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ તે બાળક સો અશ્વમેઘ યજ્ઞ કરશે. તે સર્વત્ર યશસ્વી થશે. અત્યંત બળવાન હોવાથી તે લાખો હાથીઓમાં સિંહની જેમ શોભાયુક્ત થશે. તે ધનવાન ગુણવાન શુદ્ધ વિદ્વાનોને પ્રિય તથા યોગીઓ જ્ઞાનીઓ તથા તપસ્વીઓની સિદ્ધિ રૂપ થશે. ત્રિલોકમાં તેની કીર્તિ ફેલાશે. તે સર્વને સર્વસંમતિ આપી શકશે. આ પ્રમાણે ભગવતી દેવસેના રાજાને પુત્ર આપવા તૈયાર થયા. પ્રિયવ્રત, રાજાએ પૂજાની બધી વાતનો સ્વીકાર કર્યો. આમ ભગવતી દેવસેના તેમને ઉત્તમ વરદાન આપીને સ્વર્ગ તરફ જવા પ્રસ્થાન કરી ગયા. પ્રિયવ્રત રાજા પણ પ્રસન્ન થઈને મંત્રીઓ સાથે પોતાના ઘેર પાછા આવ્યા. ઘેર આવીને પુત્ર સંબંધી બધી વાત કહી. નારદ, આવી પ્રિય વાત સાંભળીને સ્ત્રી પુરુષ બધાને આનંદ થયો. રાજાએ પુત્ર પ્રાપ્તિના નિમિત્ત સર્વત્ર માંગલિક કાર્યનો સમારંભ કરાવ્યો અને ભગવતીની પૂજા કરી. બ્રાહ્મણોને ખૂબ ધન દાનમાં આપ્યું. ત્યાર પછી દરેક મહિનાની શુક્લ પક્ષ છઠના દિવસે ભગવતી ષષ્ઠીનો મહોત્સવ થવા લાગ્યો. બાળકોના પ્રસવ ગૃહમાં છઠ્ઠા દિવસે, 21મા દિવસે તથા અન્ન પ્રાશનના શુભ દિવસે દેવીની પૂજાનો ક્રમ શરૂ થયો. સર્વત્ર આ પૂજાનો પ્રચાર થઈ ગયો. સ્વયં રાજા પ્રિયવ્રત પણ પૂજા કરવા લાગ્યા. સુવ્રત, હવે ભગવતી દેવસેનાનું ધ્યાન પૂજન સ્તોત્ર કહું છું, તે સાંભળો. આ પ્રસંગ કોથુમ શાખામાં ઉલ્લેખિત છે. ધર્મદેવના મુખેથી આ પ્રસંગ મેં સાંભળ્યો હતો. મુનિ, શાલિગ્રામની પ્રતિમા કલશ અથવા વડના મૂળમાં અથવા ભીત પર પુતળી બનાવીને પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થયેલા શુદ્ધ સ્વરૂપિણી ભગવતીની આ પ્રમાણે પૂજા કરવી જોઈએ. વિદ્વાન પુરુષે ષષ્ઠી દેવીનું ધ્યાન આ પ્રમાણે કરવું. સુંદર પુત્ર, કલ્યાણ તથા દયા પ્રદાન કરવાવાળા આ દેવી જગતના માતા છે. શ્વેત ચંપક જેવા વર્ણવાળા રત્નમય ભૂષણોથી અલંકૃત પરમ પવિત્ર સ્વરૂપિણી ભગવતી દેવસેનાની હું ઉપાસના કરું છું. વિદ્વાન પુરુષે આ પ્રમાણે ધ્યાન કરીને પછી ભગવતીને પુષ્પાંજલિ અર્પણ કરવી. પુનઃ ધ્યાન કરીને મૂળ મંત્રથી આ સાધ્વી દેવીની પૂજાનું વિધાન છે. पाद्य अर्ध्य आचमन गंध पुष्प दीप विविध प्रकार निवेद्य तथा सुंदर फल द्वारा भगवती की पूजा करवी। उपचारो अर्पण करता पहला ओम ह्रीम षष्ठी देव्ये स्वाहा आ मंत्र नो उच्चारण करव जो पूजके यथाशक्ति अष्टाक्षर महामंत्र नो जप पण करो। त्यार पछी शांत मन थी भक्तिपूर्वक स्तुति करीने देवी ने प्रणाम करवा। शुभ फल आपनारु आ उत्तम स्तोत्र नु सामवेद मां निरूपण छे। जे पुरुष देवी ना उपरोक्त अष्टाक्षर महामंत्र ना 1,00,000 जप करे छे तेने निश्चिंतपणे उत्तम पुत्र प्राप्त थाय छे एम ब्रह्माजीए कह्युं छे। मुनिवर हवे सर्व शुभ कामनाओ आपनारु स्तोत्र सांभळो। नारद सर्व मनोरथ पूर्ण करनारु आ स्तोत्र वेदोमां गोपनीय छे। देवी ने नमस्कार हो, महादेवी ने नमस्कार हो, शांत स्वरूपिणी भगवती सिद्धि ने नमस्कार हो, शुभा देवसेना ने भगवती षष्ठी ने वारंवार नमस्कार हो, वरदा पुत्रदा धनदा सुखदा ने मोक्ष प्रदा भगवती षष्ठी ने वारंवार नमस्कार हो। मूल प्रकृति ना छठा अंश से प्रगट थनारा सिद्ध स्वरूपिणी भगवती षष्ठी ने नमस्कार हो, माया सिद्ध योगिनी सारा शारदा ने परादेवी नाम थी प्रसिद्ध भगवती षष्ठी ने वारंवार नमस्कार हो, बालकोना अधिष्ठात्री कल्याण प्रदा कल्याण स्वरूपा ने कर्म फल प्रदाता देवी षष्ठी ने वारंवार नमस्कार हो। पोताना भक्तों ने प्रत्यक्ष दर्शन आपनारा तथा सर्वना संपूर्ण कार्यों में पूजा प्राप्त करवाना अधिकारी अने कार्तिक स्वामी ना प्राण प्रिया देवी षष्ठी ने वारंवार नमस्कार हो। मनुष्य जेमनी सदा वंदना करे छे तथा देवताओनी रक्षा में तत्पर रहनारा थे शुद्ध स्वरूपा देवी षष्ठी ने वारंवार नमस्कार हो। सुरेश्वरी तमे मने संपत्ति आपो, प्रिय पत्नी आपो ने पुत्र आपवानी कृपा करो। महेश्वरी तमे मने यश आपो, विजय आपो ने मारा शत्रुओनो संहार करो। धन यश आपनारा भगवती षष्ठी ने वारंवार नमस्कार हो। सुपूजिते तमे भूमि आपो, प्रजा आपो, विद्या आपो तथा कल्याण अने जय आपो, तमने षष्ठी देवी ने वारंवार नमस्कार हो। आ प्रमाणे स्तुति कर्या पछी महाराज प्रियव्रत ने षष्ठी देवी ना प्रभाव थी यशस्वी पुत्र प्राप्त थयो। ब्राह्मण जे पुरुष भगवती षष्ठी ना स्तोत्र नु 1 वर्ष सुधी श्रवण करे छे ते अपुत्र होय तो तेने सुंदर पुत्र प्राप्त थाय छे। जे 1 वर्ष सुधी भक्तिपूर्वक देवी नी पूजा करीने एमनो आ स्तोत्र संभळावे छे तेना सर्व पापो नाश पामे छे। वंध्यामां पण आ देवीनी कृपाथी संतानने जन्म आपवानी योग्यता प्राप्त थाय छे। ते भगवती देवसेनानी कृपाथी गुणवान, विद्वान, यशस्वी, दीर्घायु अने श्रेष्ठ पुत्रनी माता बने छे। काक वंध्या एटले गर्भ पड़ी जवो अर्थात मृतवत्सा स्त्री 1 वर्ष सुधी आ स्त्रोत्रनुं श्रवण करशे तो तेना फल स्वरूपे भगवती षष्ठीना प्रभावथी पुत्रवती थशे। जो बाळक व्याधिग्रस्त थई जाय अने तेना माता पिता 1 महीना सुधी आ स्त्रोत्रनुं श्रवण करशे तो षष्ठी देवीनी कृपाथी ते बाळकनो व्याधि दूर थई जशे। अध्याय 46 समाप्त। बोलो श्री अंबे मात की जय।